પૂર્ણિમા બેન કે છે તમને યાદ કરીએ એટલે બધું આવી જાય, આવી જાય. દાદા ને સંભાળો, ચડે આમળો મને ચગડો હોય ત્યાં દાદા ને સંભાળો. સિગરેટ પડે ને ખેંચીએ તો પછી બીજી વાર ખરી ખરી કામ હોતા ના આવે. સારા હેતુ વાળે વાપરવાનું છે, નહીં કે આવું ગમે તે સરસ ગોળો પડી ગયો આ કઈ ભોગવું પડી ગયું હોય કે બે પાંચ હજાર ની ગણેશ પડી ગઈ હોય આપડા દાદા ને પણ આવી સિગરેટ કે હશે પછી મૂળ વખતે ના થાય કોમ આવું કરીએ તો થાય ટાઈમ જગાડીએ કોમ લાગે મને ફાવતું એવું બોલવાનું જરૂર છે. મારું કરે છે ઘરો તે તારે બાપ શું કરે એની જગ્યાએ બેસી જગ્યાએ ધન છે એટલે એ બિચારી ભડકે બિચારી પરત પડે હિન્દુસ્તાની ક્યાંય સખણો બેસતો જ નથી. આ પ્રકૃતિ ક્યાં હિન્દુસ્તાન વાળા કેમ ક્યાંય સખાણા નથી બેસતા, ક્યાંય હિન્દુસ્તાન વાળા કેમ સખાણા નથી બેસતા એમ કે અરુણભાઈ એ કેમ સખણો ના બેઠે છે એમ. હિન્દુસ્તાની કે હિન્દુસ્તાન ના માણસ કેમ કે સખા ના થી બેસતા એમ. એ તો કાયદા થી બે છે એટલે કાયદા થી બેવે ને એટલે કાયદા થી ડરે છે એટલા માટે મોટું કરે કાયદા. એ લોકો બિચારા બગડી ગયેલું હોય રેવાની કરીએ ગઈ ને તો પણ શેખડા નહીં જોયે તો પાપો નહીં જોયે. હું દુયા તો સીધું બોલો નામ દાદા, હું દુયા તો સીધું બોલો નામ દાદા, આપો આપ જ મોક્ષ દાદા, મોક્ષ દાતા દાદાજી ની હાજરી થી પાપો નાસી જાય, અહીં પણ સકડા નહીં બેસો તો પાપો ના ધોવાય. આપડે માસ્ક માં અડબાવે એ બધું કેવું થઈ જાય, એ દુઃખ ને દુઃખ કહેવાય. ન્યુયોર્ક માં વિચાર કરવાનો છે, કારણ કે ત્યાં 10-12 જણ ને જ્ઞાન લેવું છે ન્યુયોર્ક માં. એટલે હસમુખ બેન ત્યાં જવાનું છે ને આપડે મંગળવારે, ત્યારે જેમને ફાવે હોય તો કહું કે ત્યાં આવે. આજે રવિવાર છે. આપડે કઈ પેલું શું દેખાય છે? એટલે દુઃખ એ દુઃખ કેવાય. દુઃખ એટલે શું? રાતે બેઠા જાય ઊંઘ ના આવી હોય એ બધું દુઃખ કેવાય. શું કહેવાય? શરીર ની જરૂરિયાત ઉપર પણ જરા અમે થઈ જાય છે, તોતડાઈ ને એવું થાય. બરાબર. દાદા ભગવાન ને નમસ્કાર કરું છું. એમ નામ શું? એનલાર. એનલાર થઈ જાય. એકદમ ઘણો ભરેલો ચાલુ થઈ ગયું. દરજી છે. નવીન પેલા નો નૈના ને નક્ષી માટે દાદા ભગવાન મળ્યા કે ના મળ્યા? ભગવાન મળ્યા કોઈ મળે નઈ. ભગવાન મળ્યા કોઈ અવતાર માં ભગવાન ના મળે. દુઃખ જતું રહ્યું. બધું દુઃખ જતું રહ્યું દાદા. પણ હમણાં આવી ગયા દુઃખ છે. દુઃખ જતું રહ્યું. જતું રહેલું જોયું ને? દુઃખ હતું તે અનુભવેલું ને? જુદો જ આનંદ અનુભવ. જુદો અનુભવ. ખુદ ભગવાન આયા. ખુદ ભગવાન 14 લોક નો નાથ, આખા બ્રહ્માંડ નો નાથ. આ દેખાય છે ભગવાન? ના, ભગવાન મય પ્રગટ થઈ ગયા. શું કે? હું તો જ્ઞાની પુરુષ છું. શું છું? જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ એટલે 4 ડિગ્રી ઓછા મારા. 356 ભગવાન ના 308 છે. હું આમ કરીને દાદા ભગવાન નમસ્કાર કરું છું. શું લખ્યું છે? દાદા ભગવાન ના સિંહ જય જયકાર. બસ એ દાદા ભગવાન હું મહી અસિંહ જય જયકાર. મારે 4 ડિગ્રી ખૂટે છે. તારે એક બે તો કુટી છે ને? દાદા ભગવાન નો જય જયકાર. હો બોલ જ્યાં પણ એ સંકટ સમય ખેંચીશ ને? લાગશે કે હવે ચાલે એવું નથી ત્યારે ખેંચી. હવે લાગશે કે હવે ચાલે એવું નથી ત્યારે ખેંચી. સત્સંગ થી ચાલે છે એટલે તમારે દર્શન કરવા આવ્યો છો. દાદા ની પાસે તમે કોઈ પણ સવાલ જવાબ કરો અને એને તમે કાયમ ની શાંતિ મળે. પ્રવૃત્તિ માં નિવૃત્તિ લાગશે દાદા પાસે. રમાયો તમે શાંતિ થઈ ગયા ને? બહુ શાંતિ થઈ. મારે એક ચપલો આમ કરીને કે આ વિચાર્યું દાદા, છાયાબેન કે છે કે આ શરીર માં કઈ બદલાઈ ગયું હોય એવું લાગે છે. છાયાબેન કે છે આજે પૂછપુછ કરે દેખાડ્યું તને કરવાનું છે. રોજ દેખાડ્યું દેખાડ્યું બેઠા છે હમણાં. દાદા ભગવાન ની દુકાન ને ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. મારું તો કેશ થઈ ગયું. બધા કેશ છે જે 50 કરોડ નો ચેક ધરો ને કેશ. મારે બોલવાની હિંમત હોય છે. 2000 કરી કે છે. એવું 2 લાખ કે 2 લાખ તેવું જેટલું કેશ હોય એટલું તમારે. ગેસ બેંક છે તમારે ડિપોઝિટ છે બેંક માં. 8 મિનિટ છે. 10 માઇલ ખરું. 8-10 માઇલ ખરું. બેસો બીજી કઈ એટલે ટોટલ ત્રણ કે એક ફ્લોરિડા માં છે દાદા. વિન્ટર પાર્ક એટલે પનામા સિટી ની તરફ. ના, એ સાઉથ માં ઓર્લેન્ડો. બધી સારી ચાલે દાદા. આજે અમે એમની નવી મોટર બાંધી છે. 120 રૂમ હું રૂમ જોવા ગયો. 120 હા નવી બાંધી એ લોકો અહિયાં. તો એક સામે છે. કેટલા રૂમ છે? 5-1 રૂમ ની ક્વોલિટી છે. આ બાજુ 120 રૂમ ની બેસ્ટ વેસ્ટર્ન બાંધી. મગું તમારે કેમ છે? ધંધા તો સરસ ચાલે છે. મગું સારું કર્યું તમે સામસામે બાંધી. તો એમ કે આપડે 2 પાંજરા મૂક્યા છે. 1 પાંજરો અહીંયા અને 1 પાંજરો અહીંયા. એમાંથી એકમાં તો ઝડપાઈ જાય. તો મગું દાદા ને એ આપડે વાત કરશું. દાદા એનો ફોડ પાડશે કે વસ્તુ શું છે, શા કારણે એ પાંજરા માં ગોંધાય છે ને તમારે ત્યાં જ કેમ? ઘરે નહી, છાપડું નહી, મકાન નહી, કશું નહી. સો લોકો કાગળ પડી રહ્યા હતા એપ્લિકેશન. એટલે એપ્લિકેશન લોકો કરી છે, બધા ક્રિશ્ચિયન કરી દીધે, મુસ્લિમ કરી, ઇન્ડિયન કરી, ઢગલો પડી રહ્યો. પછી લોસ વાપરશે, રહેતો જ નહીં. અને પછી આપડે કાગળ કીએ શું થાય? તમે કોઈ કહ્યું છે તો ઉપર છે ને, તને ખોટું આપ્યું, કોને આપ્યું સરનામું? ખોટું કઈ આપ્યું, કોને આપ્યું સરનામું? ભગવાન બધે જ રહે છે એમ કે. સંદાસ ક્યાં બાંધી એમ કે? સંદાસ ક્યાં બાંધી? જો બધે જ રહેતા હોય તો દાદા વાત સમજો, ઝીણી ઝીણી વાત પર આવશે. શશિકાંત ભાઈ લોસ એન્જલસ છે. શશિકાંત બોલે છે? હા શશિકાંત ભાઈ, જય સચિદાનંદ. દક્ષા મજામાં છે? દક્ષાએ ઉજવણી બહુ સારી કરી છે, અને તમારા નામનો આશીર્વાદ લીધો છે, બે બેબીઓનો આશીર્વાદ લીધો છે, વાર બધાનો આશીર્વાદ લીધેલો છે. હા મને કહ્યું, પેલા પ્રભુદાસે કહ્યું મને, જય સચિદાનંદ લે વાતચીત કરો. એટલે ફોરેન ના સાયન્ટિસ્ટ પૂછ્યું તો ઉપર નહીં રહેતો, અમદાવાદ જે ઉપર ગઈ તમે ગ્લોસ માં બેસો ગઈ. હા ક્યાં રહેશે? બધું સાચું એડ્રેસ આપો. એમ લાઈક ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે બધા ક્રિએચર, વાંચતી ના દેખાય, દુર્બિન થી ના દેખાય, એવા ધીમા ધીરે ધીરે ભગવાન. ઉપર તો આકાશ છે, ખાલી આકાશ એટલે પોલું. આકાશ નો અર્થ શું થાય? પોલું. પોલું ક્રિએચર ની અંદર ભગવાન દેખાય. એટલે ક્રિએચર ને માસ્યો નહીં, ત્યાં હેરાન ના કરશો. જરૂર પડતા ક્રિએચર ને ખાજો બીજો, એકેન્દ્રિય જીવો જે ત્રાસ પામતા નથી, એવા ખાજો બીજો. શું કહે? ત્રાસ પામે તો મારશો એ ત્રાસ પામે મળે. અને ઘઉં છે, બાજરી છે, જુવાર છે, મકઈ છે, એ ત્રાસ નહીં પામતા, એ બિચારા ને ભાન નથી. એટલે તમે બાકીને ખાજો, કે દરજી ખાજો, બગાડી ને ખાજો, બધા જીવો જ છે જગતમાં. પણ એને વિવેક રાખજો, ત્રાસ પામે એમ ના. ભગવાન ક્યાં છે? એની એવરી ક્રિએશન. શું તમારું નામ છે? ભગુભાઈ. તમે ખરેખર ભગુભાઈ છો? તમારું નામ છે? તમે હું પોતે જ. મારું નામ છે? તમારું નામ છે, પણ તમે કોના નામના માલિક? આ નામ ના માલિક તમે કોણ? માય નેમ ઇઝ ભગુભાઈ, નોટ આઈ. તમે કોણ? આજ મુખ્ય છે બરોબર. આવી મોટી બોટલ વધી પૂછ્યા એમને સારા કરે અંધાર દાદા. જગત ના બધાને અમને પણ એવું ચાલતો હતો. હું કોણ છે ના જાણવું પડે? હાથ મારા છે, પગ મારા છે, મસ્ક મારું છે, કોણ મારા છે, નાક મારું છે, મન પણ મારું છે. કે છે શું કે છે? માય માઇન્ડ કે છે ને, કે આઈ એમ માઇન્ડ બોલે છે. માય માઇન્ડ. પછી મારી બુદ્ધિ કે છે કે આઈ એમ બુદ્ધિ? પછી માય ઇગોઇઝમ કે છે કે હું ઇગોઇઝમ છે? એવું કે છે માય. મારું નામ કે છે કે હું નામ છું? મારું નામ. ઈ કોણ છે? મારું કેનાર આઈ કોણ છે અંદર તે દાદા ના જાણું પડે. તમને કેમ લાગે? ભગુભાઈ ના જાણું પડે ચાલે. પડશે એવા દેવા છે. ફળ નો આનંદ ભોગવે ને નાખો ભજન કર્યા કરે તમને થશે કે વસંતભાઈ આ કઈ કેવા પુણ્ય કરેલા કે તમે અમને ભેગા થઈ ગયા દાદા પાસે લઈ આવ્યા. પુણ્ય કેટલા કર્યા છે તમે ભેગા થયા. હા, હું પણ તમારું છું. આ મેળ પડે નહીં, ડોલર થાય, કરોડ ડોલર ભેગા થાય. પણ ડોલર નો સ્વભાવ કેવો છે? એ સહયોગ સ્વભાવ છે. કેવો છે? સહયોગ. સહયોગ એ થાય, પછી વિયોગ એ થાય. તારે સહયોગ વિયોગ તો બહાર લઈ જાય. તારે કચ્છમાં વિયોગ એ થાય. સહયોગ એટલે સ્વભાવ કેવો? ડોલર નો સહયોગ વિયોગ. હા, બહુ જો બહુ આવન એ નહીં ભાઈ લેવાનું હતું. એ અમારો ધંધો નહીં. તો તમારી જો વ્યવહાર વ્યવહાર તરીકે રાખી બા, ખરી રીતે પૂરો આખો ઘરે જ નહીં રાખો. ઉપલબ્ધ હવે રાખી આવન જવાન થયું. તમે હૃદય થી રાખ્યો તો વ્યવહાર કેમ ઉપલબ્ધ રાખ્યો? ઉપલબ્ધ હૃદય થી રાખ્યો. હૃદય થી રાખ્યો. ઉપલબ્ધ ઉપલબ્ધ જે આવન જવન ના થતા હોય એની જોડે વ્યવહાર કાયમ ભગુભાઈ નામ. હા, ભગુભાઈ. પણ મટલ માં ઘરાક બગલ ઉપર વાળો ઉપર કોઈ બગલતો નથી. અને એ નવરે નથી. સવાર તો ખરાબ મોકલે, ચલાવતો ના મોકલે તો એને લોકો ભગવે નહી. જેમ તો ના મોકલે એ આખી રાત ગાળો હોય. મને તો નહીં મોકલે પેલા. તો એટલે એ મટલમાં મોકલતા હોય ને. કોણ મોકલશે? એ કો આવે? નહી મોકલતો એ બનતો જ નહીં. એ જ મોકલનાર હોય તો ગાળો દે ને. આ તો કમે 10 લાખ. હું કમે, હું કમે, હું કમે. અને એમાંથી 2-1 લાખ ડોલર ગયા. આપડે કઈ કેમ આમ થઈ ગયા? શું કરે ભગવાન? રૂટે થઈ ગયા. હું હવે ભગવાન છું. કમાય તો હું કમે. ભગવાન બીજું આવું આવું બોલે સારું દેખાય. તમને કેમ ન્યાય શું કે છે? બોલાય નઈ ને આવું. એટલે કમાયા તો આપણું જીતું. અને કોટ ખાધી તે આપડે ભગવાન બહાર આવું. ભગવાન તો ભગવાન જ છે. શું છે? હે નિરંતર પરમાનંદી, કોઈ જાત આપણે આનંદ ના એનો આશરો એ તો આનંદ છે. એમનું ઓળખાણ કરીએ ને તો આનંદ. આ તો ડોલર નું ઓળખાણ છે. બધા આનંદ થાય. બત્તી ચડી જાય પછી ઉતરી જાય. જે કરવાનો હતો ને પુણ્ય લઈને આવેલો. શું થયું? આ પુણ્ય લઈને ચાલે તમારું. પુણ્ય રૂપી મિત્ર હોય, જે પાપ રૂપી શત્રુ હોય, આ શત્રુ મિત્રો થી આ બધું ચાલ્યા કરે. જો પુણ્યરૂપી મિત્ર હાજર હોય જોડે તો હજારો વાઘ બેસી રહ્યા તેની વચ્ચે જાય. પણ વાઘ ઊંચું નથી ના થાય. અને પાપ રૂપી જોડે હોય મો, એટલે વાઘ આ બાજુ પાછું ન જતો હોય તે એકલો બેઠો હોય તો જઈને મારે ફુવાડો. એટલે પુણ્ય જરૂર છે. એ ગયા અત્યારે પુણ્ય કરે ને એ ભગવી અત્યારે પુણ્ય ક્યાંથી ઉત્પન્ન થાય છે? તમારે જો સુખ જોઈતો હોય, તમે સુખ ના ભોગી છો, દુઃખ ના ભોગી છો કે મિક્સર ના ભોગી છો? હું તો મિક્સર બિક્સર માં નહીં ખાવ, સુખ નો જ ભોગી છું. કે બધાને સુખ આપો, લોક દુઃખ આપી જાય તો આપડે એમ સુખ આપો તો સુખ આવશે, દુઃખ આપો તો દુઃખ આવશે, અને મિક્સર આપશો તો મિક્સર આવશે. જે તમે આપો એ આવશે. સુખ આપેલું ત્યાં આવે, પછી દુઃખ આપેલું તેનો હિસાબ આવશે. એ દુઃખ આપે જોયેલું થયું ને તું દુઃખ જોયું છે નોર્મલ પાસે તો તે હતું એ જતું રહ્યું. આ શું ખાયું? આ જતું બધું સહયોગ સંબંધ છે. આ શું છે? આવે જાય આવે, પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી સારું કરી દીધું હોય તો કામ બોલો હોય તો હજી કઈ સારું કરી લે. કોઈને સુખ આપી કઈ બોલો જતા રહ્યા પછી આખી રાત કલ્પના કરી આમ કરી નાખું તેમ કરી નાખું હોસ્પિટલ બંધાઈ જવું પણ જતી રહ્યા પછી શું કરવાનું? હાથમાંથી લગન છડી ગઈ. વાત ગમે છે બધી તમને લખી છે? ગમે નેપકિન ક્યાં? આ વાત ગમે છે તમને? આવડું મોટું આ સમુદ્ર ને આ બધું પાણી ભર્યું આ બધું તોફાન કોને કર્યું? તમને જે લાગે છે એ પાસ ના પાસ કરતા નથી પરમ કૃપાળુ પરમેશ્વરે. પરમ કૃપાળુ પરમેશ્વરે એના નામ થી બધી આખી કંપની ચાલે ભણેલો છે કે મારો એટલે ભણેલો કે ના ભણેલો વાળા નો તમને નહીં મત મેરીડ કે અનમેરીડ? આપડે ફોર્મ ભરીએ ને તો ભગવાન મેરીડ છે કે અનમેરીડ? મેરીડ અને લોટ ઓફ ચિલ્ડ્રન લગ્ન કરેલા અને ખુબ છોકરાઓ એમ કે ભગવાન કોનો છોકરો? જેનો છોકરો હોય ને એ કોક નો છોકરો હોય જ. કોનો છોકરો? ભગવાન પોતે સ્વયંભૂ છે. બેન કે છે ભગવાન પોતે સ્વયંભૂ છે. લોજિકલ વાળા શું પૂછે છે? આ દુનિયા ભગવાને બનાવી તમે કહો છો તો ભગવાન ને કોને બનાવ્યો? હંમેશા બનાવનાર ને બનાવનાર હોવો જોઈએ. જે સ્વયંભૂ છે એ સમજવા માંગે છે, એ સમજો કે છે એવું કેવા માંગે. શું કે છે? ભગવાન સ્વયંભૂ એ નથી, ભગવાન તો ભગવાન જ છે, કાયમ ના માટે જ છે. સ્વયંભૂ થાય એટલે પેલા નતા અમારા થાય. શું થાય? સાયન્ટિસ્ટ પૂછ્યું કે અમે ભગવાન ની ક્રિએટર માનીયે છીએ, હા ખોટી વાત નીકળી છે કે અમે કાઈ છે કહ્યું એક અબજ માણસ માનીએ છીએ તે વાત ખોટી છે? ખોટી નથી. શું છે એ વાત તમને કહું? ગોડ ઇઝ ક્રિએટ ઇઝ કરેક્ટ. by Christian's viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. તમને જે સમજાય છે એ વિચાર બરોબર, પણ વાસ્તવિક એવું નથી. હા વાસ્તવિક જુદું છે, વાસ્તવિક જુદું છે, તાર લોકો વધી નહીં શકતા નહીં. અને ગોડ ઇઝ ક્રિએટર, એકદમ તો આવડા છોકરા જોડે તમારું જ્ઞાન એવું હોય, છોકરા એવું ચડી જાય, જ્ઞાન એવું હોય કે છોકરા ચડી જાય, સાયન્ટિસ્ટ એકલા જોડે છોકરા હું જાણે. આખો જાડે બગુ બે આમ કર્યું કે કોઈ કે ભગુ ભાઈ મારું મારા છોકરાને નુકસાન કર્યું, તો આપણે જોઈને મેં કર્યું નહીં ને, આ લોકો મને શા માટે આવું કરે છે, એવું બને કે ના બને? એટલે પચર ઉભું થાય કે ના થાય? પચર ઉભું થાય ને, એ પચર સીરી સવાલ કરો પછી. પચર સવાલ તો કરવું પડે, સવાલ કર્યા હું મુશ્કેલ થયા. કારણ કે જગત પોતે જ પઝલ છે, મારે પઝલો થયા કરે. પઝલ કેમ થાય છે? પોતે જ પઝલ છે, પોતે ગુહ્ય કોયડો છે. કેવો છે? મને 28 વર્ષથી કોયડો બહુ થતો નથી, અને ટેન્શન 28 વર્ષથી મેં જોયું નથી. ખરાબ છે, તમને કેમ લાગે? અને એ દોડું બધો એના માટે પછી ટેન્શન શું મજા આવે તે જાણું, અને ટેન્શન રહી મજા શું આવે તે જાણું. નો ટેન્શન, વર્લ્ડ ની અજાયબી છે, શું છે? અદભુતતા છે. ટેન્શન પણ માસ ના હોય શકે, અડધો કલાક બોલા સર વખતે ટેન્શન થાય. આ તો સિન્સ 27 યર્સ સર તમે ભાઈ ગયા ને, તો તમારું ટેન્શન ઓછા થયો, ટેન્શન ઓછા થઈ ગયા. ઉકેલ આવ્યો ને, પઝલ સોલ્વ કરી આપ, જોઈ લે મસ્તી કાયમ નો આનંદ પરમાન. પછી જવાબદારી અમારી, એક ચિંતા થાય તો 2 લાખ ડોલર નો દાવો કરવો અમારી પર, ગેરંટી સાથે. અને 1 ડોલર લેવાની શરત નહીં, અમારા ઘરના કપડા. કોઈ જૂઠો આપવા આવે ને, દાદા મારો આટલો જૂઠો સ્વીકાર, બહુ આપડે લાગે કે આ માણસ બિચારો હેરાન થઈ રહ્યો છે, લાવી ભાઈ અમારા પહેર્યું એને પાસે આપી દઈએ, કારણ બેગ આવડી જ છે એને, કે મોટી ક્યાંથી લાવું પેલે છે અહીંયા. મારે નો પ્લોટ આવડી જ છે, એનિમી થી એક લઈ જવાનું હોય તો બિઝનેસ બેગે મેં જોઈ નહી ચાર પાંચ હતી સારી મળશે મારી પાસે એટલે આવ્યા ઘરે રાજી ગુજરી આવ્યા. હા દાદા, કે હું દાદા ને વ્યસન માટે તો જરૂર આવીશ, દર્શન કરવા જેવા છે, હું જવું દર્શન કરું. જય દાદા ભગવાન આમ કરી કરું, તમારે આમ કરી કરું. હું જ્ઞાની પુરુષ છું, વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી છું. શું છું? ઓબ્ઝર્વેટરી. જ્ઞાની એટલે એવું નહીં માણસ એવું જ્ઞાની નહીં, ઓબ્ઝર્વેટરી એટલે બધું તમામ પ્રશ્ન નું સોલ્યુશન, કોઈ પણ પ્રશ્ન નું સોલ્યુશન. અને જે માગે આપવા તે વર્લ્ડ માં એ જે માગે આપવા તે તમારે શું માગવું કહો, લખી લાવો ટેન્ડર માં, ટેન્ડર ભાઈ લાવો જે માગવું. નિર્વિકલ થવાથી તમારે જે જે માગો છો તને થોડું મળ્યું ને? હા બેન કઈ પાઈ ગઈ દાદા દાદા બંને પ્રોપર્ટી પર દાદા, બંને પ્રોપર્ટી પર સાઈઠ પાસેઠ અને એકસો ને વીસ સામસામે વચમાં રોડ, આજ રોડ વચમાં. તમારી આ બાજુ ત્યાંથી છે. હા અને સ્વામી પેલા બાજુ છે. કેવું એના સ્વામી? એકસો હાથ મતલબ હોટલ આવે છે આપડે ત્યાં ડિપ્લોમેટ ની સામે કન્વેન્શન સેન્ટર. ઘરાકી તો બજાર માં થાય, ખુણા ખુણા લઈને બેસી જાય ઘરાકી ના આવે. બરાબર. પબ્લિસિટી થાય કે એ મોટલ તો ત્યાં જ સરસ છે, પેલી મોટલ છે, બીજી મોટલ છે, એટલે અહી જ દોડતા આવે. એટલે બાંધા છે સારું. હા દાદા, બ્રિક અને કોન્ક્રીટ કોમ્પ્લેક્સ બનાવ્યો છે એ 1,200,000 નું, 12 લાખ નું ઇનસાઇડ એન્ક્લોઝ પુલ છે બાંધ્યો, એન્ક્લોઝ પુલ અંદર, ઇન્ડોર પુલ રૂપ, એન્ક્લોઝ પુલ, સ્વિમિંગ પુલ, અને સાથે આમ રેસ્ટોરન્ટ નું લેયર ઉપરથી છે કે રેસ્ટોરન્ટ માંથી લોકો જોઈ શકે નાનાને, અને નીચે બંકવીટ હોલ બનાવે છે અને ઓફિસ બરોબર શું ના કરે આપડે કઈક સવાસો ડોલર ભાડું ચાલો પછી ફોટા પાડી લીધા પછી હવે હવા ફીકાવી નથી જૂની વેચાતી લીધી હતી બાંધેલી વેચાતી લીધી હતી જૂની આપડે આ ચાલી હાથે આવે છે જે નહીં તો પચીસ હજાર આવે છે હા પચીસ હજાર છે વીસ થી પચીસ છે કે સગવડ નહી એટલે નહીં કઈ સારું કરેલું છે ધંધો કરતા નદી માં પાણી બહુ આવે પણ કોઈ કઈ ભુવાળું પડી જાય પાણી ઉતરી જાય હરી હરી ના કર્યું હતો ના થયું દાદા ના દર્શન ગમ્યા તમને દાદા ના દર્શન ગમ્યા તમને એમ કે એક બે પ્રશ્ન પૂછે તો મજા આવે કઈ પણ આધ્યાત્મિક બાબત માં કઈ પણ જાણવું હોય કે જગત ની અંદર કઈ પણ જાણવું હોય દેશ માં જે આપણે આ શીખ લોકો શીખ લોકો ની સાથે જે પ્રોબ્લેમ છે એમાં શું થશે ભારત માં જે શીખ લોકો ની સાથે વાગે પડી જશે આ પ્રોબ્લેમ તમને દેખાયો કે આ શીખો નો પ્રોબ્લેમ થયો શું કહ્યું આ પ્રોબ્લેમ તો હંમેશા દુનિયા આવું જ હોય એમ હગ્યાત કરતા હોય પછી એકદમ ભરકો થાય એ થઈ ગયું એ થઈ ગયું અમદાવાદ માં થઈ ગયું બપાતું તું એવું કે આવશે એનો કઈ જતો નથી સારું ચલાવશે કે બઉ સરસ ચલાવશે પથ્થર કે ઈટ પૂરી પથ્થર વાગે તે હારું ઈટ વાગે તે ગાડા ઘેરા સંતોષ છે બિચારા કયુગ ના છે પણ સંતો ને કયુગ ના કયુગ એટલે ચોખ્ખું ઘી ના મળે ઇન્ડિયા ના મળે તપાસ કરી હોય ને તો ચોખ્ખું ઘી કેવું હોય ત્યાં પછી જાય સંગ્રહસ્થાન માં અને અહિયાં ભેરચેર વાળું કીધું તે સંગ્રહ સમજ્યા.